વાત ત્યાં પૂરી કરી છે, પરંતુ પરોક્ષ રૂપમાં ભગવાને અહીંયા શાસ્ત્રમાં એવું વર્ણન અને એવું નિરૂપણ કરેલું છે જેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે દૈવી જીવોમાં કેટલાક પુષ્ટિજીવ પણ હોય છે. સાથે સાથે ભગવાને જે પોતાનું જીવનચરિત્રમાં જે રીતે જીવો સાથે ભક્તો સાથે વ્યવહાર કર્યો છે એના ઉપરથી પણ ભગવાને કોઈક એક પ્રણાલીનું સ્થાપન કર્યું છે કે જે એ વિશેષ અધિકાર ભોગવનારા જીવો માટેની પ્રણાલી છે. તો જે વિશેષ અધિકાર ભોગવી રહ્યા છે એ જીવો પુષ્ટિજીવો છે, અને એના માટે ભગવાને જે પ્રણાલી પ્રકટ કરી છે એ પુષ્ટિભક્તિ માર્ગ છે. એટલે શ્રી મહાપ્રભુજીએ દૈવી અને આસુરી, મર્યાદા અને પ્રવાહી એના સાથે સાથે એક પુષ્ટિની પણ પ્રણાલી આપણને બતાવી છે. અને એ વાતને જો આપણે સમજીશું તો ગ્રંથ આગળ ચાલશે એમ આપણને ખ્યાલ આવશે કે અત્યારે આપણે મહાપ્રભુજીએ જે પરિશ્રમ કરીને ને આ જે વિભાજન કર્યા હતા કે આ પુષ્ટિની પ્રણાલી છે, આ પુષ્ટિજીવો માટે છે, આ મર્યાદાની પ્રણાલી મર્યાદા જીવો માટે છે, આ પ્રવાહી જીવોની પ્રણાલી પ્રવાહી કે આસુરી માર્ગ માટે છે, એ જે મહામુસ્કસી રીતે મહાપ્રભુજીએ જે વિભાજન કર્યું છે એને આજે આપણે ફરી પાછો ભેળસેળ કરી અને એ બધી મહેનત ઉપર પાણી ફેરવી રહ્યા છીએ. આ એવી ક્રૂરતા છે મહાપ્રભુજી પ્રત્યે આપણી. તમે એ વાતની કલ્પના કરો કે કોઈ વખતે તમારો જે ભંડાર હોય એ ભંડારની અંદરથી દાળ ચોખા આના ડબ્બાઓ ભરેલા હોય, જે મગ કઠોળ, કોઈક કારણે ઘોડો પડ્યો અને બધા ડબ્બા ખુલી ગયા અને બધી દાળ ચોખા મગ કઠોળ બધું ભેગું થઈ ગયું. આપણે એકદમ ગ્રહિણી છે ને આઘાત લાગી જાય એવી ઘટના થાય. મહા મુસીબતે આપણે અલગ અલગ ચારણીઓથી ચાળીને અને હાથથી વીણી કરીને બધું ફરી પાછું આપણે જે મળતું તેમ ડબ્બાની અંદર પાછું વ્યવસ્થિત કર્યું અને પાછો કોઈક આવીને લાત મારીને એને ડબ્બાને ફેંકી દે, ફરી પાછી એની સ્થિતિ આવીને ઊભી રહે તો ગ્રહિણી શું કરે? અત્યારે કપાળ ફૂટે પોતાનું. શ્રી મહાપ્રભુજી કપાળ ફૂટતા હશે આજના પુષ્ટિ માર્ગને જોઈને. આ જે ભેળસેળ આપણે ચલાવી રાખી છે અત્યારે એને જોઈને રીતસર શ્રી મહાપ્રભુજી કપાળ ફૂટતા હશે કે આ કયો જીવો માટે મેં આ માર્ગ પ્રકટ કર્યો હતો અને કોને જઈને તમે આપી દીધો, કોના માટે આ વ્યવસ્થા ઊભી હતી કરી હતી અને કોને એ વ્યવસ્થામાં તમે ઘુસાડી દીધા. આ જે મુસીબતથી મહાપ્રભુજીએ મહેનત કરીને બધું વર્ગીકરણ કર્યું, છૂટું પાડ્યું, એ બધાને ફરી પાછું એકમેક કરી દીધું, એ બહુ જબરદસ્ત ક્રૂરતા છે. યદિ જાણી સમજીને થઈ છે તો એ બહુ મોટો અપરાધ છે, અને એવી અજ્ઞાનવશ થયું છે તો વહેલી તકે એ અજ્ઞાનને દૂર કરીને શ્રી મહાપ્રભુજી પ્રત્યે ક્રૂરતા કરવી હવે આપણે બંધ કરી દેવી જોઈએ. શ્રી મહાપ્રભુજીનો બહુ દ્રઢ અભિપ્રાય છે કે સૃષ્ટિમાં ભગવાને ત્રણ પ્રકારની જીવ સૃષ્ટિ પ્રકટ કરી છે, પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહી. અને ત્રણેય પ્રકારની જીવ સૃષ્ટિ માટે ભગવાને ત્રણ વ્યવસ્થા આપી છે, એક પુષ્ટિ માર્ગની વ્યવસ્થા, મર્યાદા માર્ગની વ્યવસ્થા અને પ્રવાહ માર્ગની વ્યવસ્થા. જો ભગવાને રચેલી જે આ જીવ સૃષ્ટિ કે માર્ગ સૃષ્ટિ છે એને પ્રભુની ઈચ્છા મુજબ ચલાવવી હોય તો આપણું કર્તવ્ય એ છે કે પુષ્ટિજીવને પુષ્ટિનો માર્ગ દેખાડવો, પુષ્ટિ માર્ગમાં પુષ્ટિજીવને જ પ્રવેશ આવવા, મર્યાદા જીવને મર્યાદા માર્ગ દેખાડવો અને પ્રવાહી જીવથી આપણે છેટા રહેવું. કેમ કે એમને કોઈ માર્ગ દેખાડવાની જરૂર નથી, એ તો પોતાનો રસ્તો પોતે જ શોધી લેવાના છે. એમને દેખાડવાની જરૂર નથી પણ એમનાથી આપણે છેટા રહેવું છે અને આપણામાં જો એ પ્રવેશી ગયા છે તો એને કાઢવા છે. જે મેદાનમાં રમતા ખેલાડીઓ વચ્ચે પ્રેક્ષક આવી જાય અને તેને પોલીસ દંડો મારીને ભગાડે, તેમ પ્રવાહી જીવો જો માર્ગમાં પેશી ગયા હોય તો એમને કદાચ આજની તારીખમાં આપણે દંડો તો ન મારી શકીએ, પણ આપણે આપણી વ્યવસ્થાને એવી ટાઈટ કરી શકીએ કે એ લોકો પોતે એમાં ગુંગળાઈને ત્યાંથી રવાના થઈ જાય. બીજું કદાચ ન કરી શકીએ. દાખલા તરીકે આપણે કોઈ એવું વ્યક્તિ આ સત્સંગનો પ્રસંગ ચાલી રહ્યો હોય, ચાર જણા ભગવદ્ વાર્તા કરી રહ્યા હોય, એમાં કોઈ પ્રવાહી વ્યક્તિ આવી જાય ને ચલો આપણે 20-20 મેચની વાત કરીએ ને ચલો આપણે ફિલ્મની વાત કરીએ ને એમ કરીને કોઈ ગપગોળા હાંકે અને આપણને પણ એ ગપગોળાની અંદર સંમિલિત થવા માટે નિમંત્રિત કરે તો કદાચ શિષ્ટાચારવશ આપણે એને એમ ન કહી જતો નહીં અહીંયાથી ભાઈ અમારી અત્યારે મૂળ નથી આમ તેમ, પણ આપણે એટલું તો કહી શકીએ કે આમ મોઢું પુસ્તકમાં ગાલીને પાઠ કરતા રહીએ. નવામી નામ શ્રાવણ એકાદશી પેલો ક્યાં સુધી બેસશે, ક્યાં સુધી બેસશે એ વ્યક્તિ? કેમ કે આ તો એવી વસ્તુ છે કે જે પ્રવાહી જીવ સાંખી નહીં શકે. એકદમ જેને કાર્બન ડાયોક્સાઈડ થી ગુંગળાઈ જઈને આપણે એમ, આ બધી વસ્તુ એવી છે કે જે પ્રવાહી જીવને એકદમ પ્રાણઘાતક નીવડી શકે એટલે તરત રવાનો થશે. એટલે જરૂરિયાત એ છે કે આપણે આપણી વ્યવસ્થાને એટલી ટાઈટ કરીએ કે એમાં પ્રવાહી વ્યક્તિ છે પ્રવેશી ન શકે. પણ જો આપણી દુકાનને આપણે એમ બનાવીશું કે જેમાં સોના ચાંદી પણ રાખશો, પિત્તળ પણ રાખશો, અને સ્ટીલના વાસણ પણ રાખશો, અને ભંગાર પણ રાખશો, અને કોસ્મેટિક પણ રાખશો, અને અનાજ કરિયાણું શાકભાજી પણ રાખશો, તો પછી મુશ્કેલ છે કે તમે કોઈ એક નામ ઉપર તમારી દુકાન ચલાવી શકો. જો એ વસ્તુ તમારી રહેશે તો નામ ભલે રહેતું હશે તમારું જે કંઈ પણ દુકાનનું પાટિયામાં હોય તે, પણ પછી આવનારા લોકો એની અંદર એ પાટિયાને લક્ષ્યમાં રાખીને નહીં આવે, આ પરચુરણની દુકાન છે એમ સમજીને જ આવશે. એટલે આપણે આપણું ટાઇટલ એક વખત સ્પષ્ટ કરી દેવું પડશે કે તમે આમાં શું માલ રાખો છો અને શું આપો છો, જેથી કોઈનો ટાઈમ બગડે નહીં અને કોઈ છેતરાય નહીં, તમે પણ હેરાન ન થાઓ. એટલે આ ગ્રંથ જો 16 ગ્રંથ બધા સમજી ગયા આપણે એમ સમજો, 15-15 ગ્રંથ, તો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ન સમજ્યા તો પોતનું છે. કેમ કે બધું સમજી ગયા પછી કોના માટે શું છે એનું તો નિવેડ જ ના આવ્યો. ભાઈ આ કેવી સ્થિતિ છે કે તમે કોઈ દવાની દુકાનમાં ઘૂસી જાઓ અને ત્યાં તમને શરદીથી લઈને કેન્સર સુધી બધી દવાઓ ત્યાં છે, પણ એમાં તમારા માટે કઈ દવા છે એ જ તમને ખબર ન હોય તો, અથવા તમને કયો રોગ થયો છે દવાની તમને બધી ખબર હોય, જેમ દવા વેચતો હોય એને થોડી એટલી તો ખબર પડે કે આ કોની દવા છે કયા રોગ માટે, પણ રોગી કહે છે ત્યાં જઈને કે મને કંઈક થાય છે, મને કંઈક થાય છે, કંઈક દવા દો. અરે પણ કંઈક શું થાય છે એ રોગનું નામ તો પાડવું પડશે, પછી કોઈ દવા નક્કી થશે. એ જો આપણે નક્કી ન કરી શકીએ તો કંઈક થાય છે, કંઈક થાય છે કરીને જો કંઈક પણ લઈ લેશો તો માર્યા જશો. એટલે એ વાત નક્કી થવી પડશે. સમજી ઘણું બધું લેવાથી કોઈ ફાયદો નથી, ઘણું બધું સમજવાની જરૂર પણ નથી. આપણે શું છીએ, આપણી રુચિ શેમાં છે, એના માટે શાસ્ત્રમાં આપણે શું ઉપાય બતાવે છે, આટલી જ વાત સમજવાની છે. બાકી સમજવાનું દુનિયામાં ઘણું બધું છે જેનો કોઈ છેડો જ નથી. એમ પુષ્ટિ જીવે જો આપણે પોતાની જાતને પુષ્ટિમાર્ગી સમજી રહ્યા છીએ તો એક વખત એ વાત સમજી જવી જોઈએ કે પુષ્ટિ જીવ શ્રી મહાપ્રભુજી કોને કહી રહ્યા છે, પુષ્ટિમાર્ગનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી શું બતાવી રહ્યા છે, એના શું સાધન છે અને એના શું ફળ છે. આટલી તીન મિન તીન આટલી જ વાત છે. જો આ વાતને આપણે એક વખત દ્રઢતાથી સમજી ગયા તો બાકી બધી વાત આપોઆપ એના સાથે કડીબદ્ધ જોડાતી આવતી જશે. અને ઘણું બધું સમજી ગયા પણ જો એ વાત ન સમજ્યા કે ખરેખર આ કઈ વસ્તુ કોના માટે ભગવાને પ્રકટ કરી છે, ત્યાં ને ત્યાં ઊભા છો તમે, એક પણ ડગલું આગળ નહીં વધી શકો. તમે કોઈ યાત્રામાં જતા હો રસ્તામાં, એક વખત એવું સાંભળ્યું હતું કે અલ્બર્ટ આઇન્સ્ટાઈન બહુ મોટો વૈજ્ઞાનિક, પણ બહુ ભણેલા ગણેલા હોય તો થોડા એમની બુદ્ધિમાં વિસ્મરણ થઈ જતું હોય છે, વિસ્મૃતિ થઈ જાય, એમને ભૂલી જાય બધી વાતમાં. એમને ઘણા બધા શહેરોમાં વ્યાખ્યાન આપવા માટે જવાનું થતું. એક વખત કોઈક શહેરમાં એ ઉપરાશ આપણી બદલતા બદલતા સ્થાનમાં કોઈક શહેરમાં વ્યાખ્યાન આપવા ગયા અને એમને કોઈક હોટલમાં ઉતારો આપવામાં આવ્યો. પછી વ્યાખ્યાન આપવા માટે જે હોલમાં ગયા ત્યાંથી જ્યારે પાછા ફરવાનું થયું ત્યારે એ પોતે કઈ હોટલમાં ઉતર્યા હતા એનું નામ ભૂલી ગયા. એટલે જે પસાર થાય એને એમ પૂછે કે મારે મારા મુકામે જવું છે. તમારો મુકામ ક્યાં છે? એ પછી માથું ખંજવાડે, એ તો યાદ નથી આવતું. હવે જ્યાં સુધી તમારો મુકામ ક્યાં છે એનું નામ તમે પાડો નહીં ત્યાં સુધી કોઈ વ્યક્તિ તમને માર્ગદર્શન કેવી રીતે કરી શકે? આખી રાત એમને ઠંડીમાં ઠૂઠવાતા સડક ઉપર અહીં ત્યાં ભટકવામાં વિતાવવી પડી. બીજે દિવસે સવારે એમને પ્લેનની ટિકિટ હતી. હવે સામાન પણ પોતાનો લેવા લઈ શકે એવી સ્થિતિ નહીં, કેમ કે ક્યાં જવાનું આપણું સામાન બિસ્તરા પોટલા ક્યાં છે? સદભાગ્ય એમના ખિસ્સામાં એમની ટિકિટ હતી. સામાન બિસ્તરા પોટલા જ્યાં હતા ત્યાં મૂકીને સીધા પ્લેનમાં પોતાના ગામ રવાના થવું પડ્યું. ઠેકાણે ન પહોંચી શક્યા. તો આ કેવી સ્થિતિ છે કે ઘણું બધું આપણે જાણી ગયા છીએ, એ સેવા કેમ કરવી, બાપુજીના બેઠકજી કેટલા અને ગુસાઈજીના લાલજી કેટલા અને એમના નિધિ સ્વરૂપ કેટલા અને જારી જમણે આવે કે ડાબે કે સૂચક પિંડરું ને ગ્રહણમાં કેમ છવાય ને શું ન છવાય, દૂધઘર સખડી અનસખડી, આ કેટલી પચાસો વસ્તુ આપણે જાણી ચૂક્યા છીએ. પણ સાલી એ ખબર નથી કે આમાં પુષ્ટિમાર્ગ માટે પુષ્ટિજીવ કોણ, કોના માટે પુષ્ટિમાર્ગ, કોના માટે મર્યાદા માર્ગ, કોના માટે પ્રવાહી માર્ગ, અને એમાં આપણી રુચિ ક્યાં સેટ થઈ રહી છે એનો હજી પતો લાગ્યો નથી. તો આ બહુ મોટી વિડંબના છે. તો એ વિડંબનામાંથી દરેક પુષ્ટિજીવ બહાર નીકળી શકે એટલા માટે શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથ પ્રકટ કર્યો છે. અને આ ગ્રંથ ખરેખર એટલો મહત્ત્વનો ગ્રંથ છે કે એની તોલે બીજું કોઈ આવી નથી શકતું. એના વગર બધું અંધકાર જ અંધકાર છે. તો એ મહત્ત્વને વિચારીને આપણે આ ગ્રંથનું અવલોકન કરીશું. અત્યારે થોડો વિરામ કરવો છે. કેટલા વાગે? તો અત્યારે થોડો 10 મિનિટ જેવું આપણે વિરામ કરીને પછી પાછા આપણે બેસીએ છીએ. ત્યાં સુધી બધા પગ થોડા છૂટા કરી લો. હવે ગ્રંથનો આપણે આરંભ કરીએ. ગ્રંથમાં જે શ્રી મહાપ્રભુજીએ નિરૂપણ કર્યું છે એ વિષયને તમે જરા એક વખત જોઈ લો. મુખ્ય રૂપથી શ્રી મહાપ્રભુજી અહીંયા 3 વાત આપણને સમજાવે છે. માર્ગભેદ, સર્ગ અથવા પ્રવાહભેદ અને ફલભેદ. આ 3 ગ્રંથમાં વિષયનું નિરૂપણ છે. માર્ગભેદમાં પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા માર્ગો, એના અનુસાર 3 સર્ગ, પુષ્ટિ સર્ગ, મર્યાદા સર્ગ અને પ્રવાહ સર્ગ, અને તે અનુસાર પુષ્ટિફલ, મર્યાદા ફલ અને પ્રવાહ ફલ. સર્ગનો મતલબ છે પુષ્ટિજીવ, એટલે જીવનું સ્વરૂપ, પુષ્ટિજીવનો દેહ કે એના અંગ અને પુષ્ટિજીવની ક્રિયા. તે જ પ્રમાણે મર્યાદા જીવનું સ્વરૂપ, એના દેહ કે અંગ, એની ક્રિયા, અને પ્રવાહી જીવનું સ્વરૂપ, દેહ અંગ અને ક્રિયા. આટલું આ વિષય છે, આ ગ્રંથનો મૂળ વિષય છે. શરૂઆતમાં અહીંયા શ્રી મહાપ્રભુજી આરંભમાં આજ્ઞા કરે છે, પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક જીવદેહ ક્રિયાભેદૈ પ્રવાહેણ ફલેન ચ વક્ષ્યામિ સર્વસંદેહા ન ભવિષ્યંતિ અશ્રુતે. આજે આખો જે ગ્રાફ છે એ જ આ પ્રથમ 3 ગ્રંથની પંક્તિ છે એનો વિષય છે. પુષ્ટિમાર્ગ, પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા આ 3નું વિશેષ રૂપથી અને પૃથક પૃથક એટલે છૂટું પાડીને અહીંયા હું નિરૂપણ કરું છું. કે જેથી પુષ્ટિ પ્રવાહ અને મર્યાદાના વિષયમાં કોઈ પણ જાતના સંદેહ હવે પછી ન રહી જાય. અને આ જે નિરૂપણ છે એ પણ હું એવી રીતે કરું છું કે જેમાં પુષ્ટિનો જીવ, પુષ્ટિ જીવનો દેહ અને પુષ્ટિ જીવના દ્વારા થતી ક્રિયા, તે જ રીતે મર્યાદા અને પ્રવાહી જીવનો સ્વરૂપ, એનું દેહ અને એના દ્વારા થતી ક્રિયા, એને હું પૃથક પૃથક નિરૂપણ અહીંયા કરી રહ્યો છું. હવે આમાં જે ધ્યાનમાં લેવાની વસ્તુ એ છે કે વ્યવહારમાં કેટલાક દૃષ્ટાંતો પુષ્ટિ પ્રવાહ અને મર્યાદાને સમજવા માટે આપણે મધ્યાંતર પહેલાં જોયા હતા, જેમ ટેક્સ ભરનારા, ટેક્સ માફીને પાત્ર, કોઈ પણ જાતનો ટેક્સ નહીં ભરનારા, કેન્દ્ર શાસિત રાજ્યો, સામાન્ય રાજ્યો અને પ્રત્યેક પ્રદેશની અંદર પોતાનું રાજ્ય ચલાવનારા પ્રદેશો, વિદ્યાર્થીના દૃષ્ટાંતમાં આપણે જોયું, કર્મચારીઓના દૃષ્ટાંતમાં જોયું, આની કોઈ અંત નથી. ગમે તેટલા આપણે દૃષ્ટાંતો લઈ શકીએ છીએ, પણ તાત્પર્ય એ છે કે આ જે વ્યવહારના વિષયો છે એને તો આપણે આપણા પાસે ઉપલબ્ધ જે જ્ઞાન પ્રાપ્તિના સાધનો છે કે આપણી સામાન્ય બુદ્ધિ છે એનાથી સમજી શકીએ છીએ કે આ બધું અલગ અલગ વસ્તુ છે, આ રીતે એના અંદર વર્ગીકરણ થઈ રહ્યા છે, આ VIP ગણાય, આ સામાન્ય ગણાય કે આ બદમાશ નોટોરિયસ ગણાય, એમ આપણે આપણને ઉપલબ્ધ જે જ્ઞાન પ્રાપ્તિના સાધન છે એનાથી આ બધું નિર્ણય કરી શકીએ છીએ. પણ પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા જે ગ્રંથના અંદર વિષય ચાલી રહ્યો છે એ જીવાત્મા તો કોઈ પણ રીતથી આપણે જોઈ નથી શકતા કે અનુભવી નથી શકતા. એટલે આપણને જે ઇન્દ્રિયો મળેલી છે એ ઇન્દ્રિયોથી કોઈની જીવાત્મા પુષ્ટિની છે કે મર્યાદા માર્ગી છે કે પ્રવાહ માર્ગી છે એનો નિર્ણય આપણે નથી કરી શકતા. ભગવાને ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયમાં એનું નિરૂપણ કર્યું છે કે નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવક, ન ચૈનમ ક્લેદયંત્યાકો, ન શોષયતિ મારુતઃ, અચ્છેદ્યોયમ અદાહ્યોયમ, અક્લેદ્યો શોષ્ય એવ ચ, નિત્ય સર્વગત સ્થાણ વચલોયમ સનાતન. એ જીવાત્માનું સ્વરૂપ એવું છે કે એને આપણી સામાન્ય જે ઇન્દ્રિયો છે એ કોઈ પણ રીતથી એને જોઈ નથી શકતી કે અનુભવી નથી શકતી. તો કઈ રીતે એને જાણી શકાય? કેમ કે આપણા પાસે જે જ્ઞાનના સાધનો છે એ કેટલા છે? એક તો આપણી જ્ઞાનેન્દ્રિયો, એટલે આંખથી આપણે જોઈ શકીએ, રૂપ દર્શન કરી શકીએ, કાનથી સાંભળી શકીએ, નાકથી સૂંઘી શકીએ, સ્પર્શ કરીને આપણે અનુભવ કરી શકીએ અને જીભથી કંઈ ચાખી શકીએ, સ્વાદનો અનુભવ કરી શકીએ. તો જે જીવાત્મા છે એ કોઈ સ્વાદનો વિષય નથી, એ સાંભળી શકાય એવો વિષય નથી, એ આપણા નેત્રોથી જોઈ શકાય એવો વિષય નથી કે ન એને આપણે અડી શકીએ છીએ. એટલે તાત્પર્ય એ છે કે જે પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના જે સાધનો